મિત્રો, સોમવાર એ માત્ર અઠવાડિયાનો પહેલો દિવસ નથી, પણ નવા સંકલ્પો અને નવા બદલાવની શરૂઆત છે. ઘણા લોકો સોમવાર આવે એટલે ઉદાસી સાથે કહે છે, ફરી કામ શરૂ. પણ સફળ લોકો શું કહે છે? ફરી એક નવી તક. જીવનમાં મોટા બદલાવ એક દિવસમાં નથી આવતા, પણ નાની નાની સારી આદતોથી શરૂઆત થાય છે. આજે સોમવાર છે એટલે પોતાને પૂછીએ, શું હું ગઈકાલ કરતાં આજે થોડો સારો બની શકું? શું હું એક નવી સારી આદત શરૂ કરી શકું? શું હું મારી ટીમ, પરિવાર અને સમાજ માટે કંઈક સકારાત્મક બદલાવ લાવી શકું? મિત્રો, યાદ રાખીએ, દરેક મોટી સિદ્ધિની શરૂઆત એક નાની સીડીથી થાય છે, અને એ સીડીનું પહેલું પગથિયું છે સોમવાર. સોમવારથી શરૂ થાય છે. તો એક વાત નક્કી કરીએ, એક નવો વિચાર, નવી ઉર્જા, નવી શરૂઆત. કારણ કે સોમવાર એ બદલાવની સીડીનું પહેલું પગથિયું છે.